पारा नंबर 15। सुभान अल्लज़ी। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरह बनी इसराइल। अल्लाह ना नाम थी जे अत्यंत कृपाळु अने दयाळु छे। सुभानल्लज़ी अस्रा बिअब्दिही लैलन मिनल मस्जिदिल हराम इलल मस्जिदिल अक्सा अल्लज़ी बारकना हौलहु الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير। पवित्र छे ए जे लई गयो एक रात्रे પોતાના બંદાને મસ્જિદે હરામથી દૂરની એ મસ્જિદ સુધી જેની આસપાસ આવેલી ભૂમિ તેણે બરકતવાળી બનાવી છે, જેથી તેને પોતાની કેટલીક નિશાનીઓ દેખાડે। હકીકતમાં તે જ છે બધું જ સાંભળનાર અને જોનાર। અમે આ અગાઉ મૂસાને ગ્રંથ આપ્યો હતો અને તેને બની ઇસરાયલ માટે માર્ગદર્શનનું માધ્યમ બનાવ્યું હતું, આ આદેશ સાથે કે મારા સિવાય કોઈને પોતાનો વકીલ ન બનાવજો। ذريت من حملنا مع نوح إنه كان عبدا شكورا। તમે એ લોકોની સંતાન છો જેમને અમે નૂહની સાથે વહાણમાં સવાર કર્યા હતા, અને નૂહ એક આભારી બંદો હતો। وَقَضَيْنَا إِلَى بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ પછી અમે પોતાના ગ્રંથમાં બની ઇસરાયલને આ માટે પણ ચેતવી દીધા હતા કે તમે ધરતી ઉપર બે વખત મોટો બગાડ પેદા કરશો અને ખૂબ વિદ્રોહ કરશો। છેવટે જ્યારે તેમાંથી પ્રથમ વિદ્રોહનો પ્રસંગ બન્યો તો હે બની ઇસરાઈલ, અમે તમારા મુકાબલામાં પોતાના એવા બંદા ઉઠાવ્યા જેઓ ઘણા જ બળવાન હતા અને તેઓ તમારા દેશમાં ઘૂસીને દરેક જગ્યાએ ફેલાઈ ગયા। આ એક વાયદો હતો જે પૂરો થવાનો જ હતો। ત્યારબાદ અમે તમને તેમની ઉપર વર્ચસ્વની તક આપી અને તમને ધન અને સંતાન વડે મદદ કરી, અને તમારી સંખ્યા પહેલા કરતા વધારી દીધી. ઇન અહસનતુમ અહસનતુમ લિઅન્ફુસિકુમ વઇન અસતુમ ફલહા. فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا. જુઓ, તમે ભલાઈ કરી તો તે તમારા પોતાના માટે જ ભલાઈ હતી, અને બુરાઈ કરી તો તે તમારી પોતાની જાત માટે બુરાઈ નીવડી. પછી જ્યારે બીજા વાયદાનો સમય આવ્યો તો અમે બીજા દુશ્મનોને તમારી ઉપર ઠોકી બેસાડ્યા, જેથી તેઓ તમારા ચહેરા બગાડી દે અને મસ્જિદ બેતલ મકદિસમાં એવી જ રીતે ઘૂસી જાય જેવી રીતે અગાઉના દુશ્મનો ઘૂસ્યા હતા, અને જે વસ્તુ ઉપર તેમનો હાથ પડે તેનો નાશ કરીને મૂકી દે. وجعلنا جهنم للكافرين حصيرا. શક્ય છે કે હવે તમારો રબ તમારી ઉપર દયા કરે, પરંતુ જો તમે ફરીથી પોતાના પાછલા વર્તનનું પુનરાવર્તન કર્યું તો અમે પણ ફરી પોતાની સજાનું પુનરાવર્તન કરીશું, અને નેમતનો ઇનકાર કરનારા લોકો માટે અમે જહન્નમને કેદખાનું બનાવી રાખ્યું છે. وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا. હકીકત આ છે કે આ કુરાન એ માર્ગ દેખાડે છે જે બિલકુલ સીધો છે, જે લોકો આને માનીને સારા કાર્ય કરવા લાગે તેમને ખુશખબર આપે છે કે તેમના માટે મોટો બદલો છે. અને જે લોકો આખિરતને ન માને તેમને આ ખબર આપે છે કે તેમના માટે અમે પીડાકારી સજા તૈયાર કરી રાખી છે. મનુષ્ય બુરાઈ એવી રીતે માગે છે જેવી રીતે ભલાઈ માગવી જોઈએ. મનુષ્ય ઘણો જ ઉતાવળો પુરવાર થયો છે. لتبتغوا ابتغوا فضلا من ربكم ولتعلموا عدد السنين والحساب وكل شيء فصلناه تفصيلا જુઓ, અમે રાત અને દિવસને બે નિશાનીઓ બનાવી છે. રાતની નિશાનીને અમે પ્રકાશહીન બનાવી અને દિવસની નિશાનીને અમે પ્રકાશિત કરી દીધી, જેથી તમે પોતાના રબની કૃપા શોધી શકો અને મહિના અને વર્ષની ગણતરી જાણી શકો. આવી જ રીતે અમે દરેક વસ્તુને એકબીજાથી જુદી પાડી રાખી છે. દરેક મનુષ્યનો શુકન અમે તેના ગળામાં લટકાવી રાખ્યો છે અને કયામતના દિવસે અમે એક લખાણ તેના માટે કાઢીશું જેને તે ઉઘાડા પુસ્તકની જેમ જોશે. વાંચ પોતાની કર્મ નોંધ. આજે પોતાનો હિસાબ કરવા માટે તું પોતે જ પૂરતો છે. જે કોઈ સીધો માર્ગ અપનાવે તેનું સીધા માર્ગે ચાલવું તેના પોતાના માટે જ લાભદાયક છે અને જે ભટકેલો હોય તેના ભટકવાનું પરિણામ તેની ઉપર જ છે. કોઈ બોજો ઉપાડનાર બીજાનો બોજો નહીં ઉપાડે અને અમે સજા કરવાના નથી જ્યાં સુધી લોકોને સત્ય અને અસત્યનો ભેદ સમજાવવા માટે એક સંદેશવાહક ન મોકલી દઈએ. જ્યારે અમે કોઈ વસ્તીનો નાશ કરવાનો ઈરાદો કરીએ છીએ તો તેના વૈભવશાળી લોકોને હુકમ આપીએ છીએ અને તેઓ તેમાં નાફરમાની કરવા લાગે છે. ત્યારે આપત્તિનો નિર્ણય એ વસ્તીને લાગુ પડી જાય છે અને અમે તેનો નાશ કરી નાખીએ છીએ. وَكَفَى بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا. જોઈ લો કેટલીય પેઢીઓ છે જે નૂહ પછી અમારા હુકમથી નાશ પામી. તમારો રબ પોતાના બંદાઓના ગુનાઓથી સંપૂર્ણપણે માહિતગાર છે અને બધું જ જોઈ રહ્યો છે. عجلنا જે કોઈ આ દુનિયામાં તરત પ્રાપ્ત થનારા લાભો મેળવવાની ઈચ્છા રાખતો હોય તેને અમે અહીં જ આપી દઈએ છીએ, જે કંઈ પણ જેને આપવા માગીએ, પછી તેના ભાગ્યમાં જહન્નમ લખી દઈએ છીએ જેમાં તે બળશે ધિક્કાર પામેલો અને દયાથી વંચિત. અને જે આખિરતનો ઈચ્છુક હોય અને તેના માટે પ્રયત્ન કરે જેવા પ્રયત્ન તેના માટે કરવા જોઈએ અને તે મોમિન હોય તો એવા દરેક મનુષ્યના પ્રયત્નોની કદર કરવામાં આવશે. આમને પણ અને તેમને પણ બંને જૂથોને અમે દુનિયામાં જીવન નિર્વાહ માટેની સામગ્રી આપે જઈએ છીએ. આ તારા રબની દેણગી છે અને તારા રબની દેણગી રોકનાર કોઈ નથી. પરંતુ જોઈ લો, દુનિયામાં જ અમે એક જૂથને બીજા જૂથ પર કેવી શ્રેષ્ઠતા આપી રાખી છે અને આખિરતમાં તેના દરજ્જા હજી પણ વધુ હશે અને તેની શ્રેષ્ઠતા હજી પણ વધારે હશે. તું અલ્લાહની સાથે કોઈ બીજો ઉપાસ્ય ન બનાવ, નહીં તો ધિક્કાર પામેલો અને નિસહાય બેઠો રહી જશે. તારા રબે હુકમ કરી દીધો છે કે તમે કોઈની બંદગી ન કરો, પરંતુ કેવળ તેની. માતા પિતા સાથે સદવર્તાવ કરો. જો તમારી પાસે તેમાંથી કોઈ એક અથવા બંને વૃદ્ધ થઈને રહે તો તેમને અનાદરનો એક શબ્દ પણ ન કહો, ન તેમને ધુત્કારો, બલકે તેમની સાથે આદરપૂર્વક વાત કરો. અને નમ્રતા અને મહેરબાની સાથે તેમની સામે નમીને રહો અને આ દુઆ કરો, પરવરદિગાર આમની ઉપર દયા ફરમાવો જેવી રીતે તેમણે દયા અને પ્રેમપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો. રબ્બુકુમ અલમુ બિ તમારો રબ ખૂબ સારી રીતે જાણે છે કે તમારા અંતઃકરણમાં શું છે. જો તમે સદાચારી બનીને રહો તો તે એવા સૌ લોકો માટે માફી આપવાનો છે જેઓ પોતાના ગુનાઓથી ચેતી જઈ બંદગીના માર્ગે પાછા ફરે. સગાને તેનો હક આપો અને ગરીબ અને મુસાફરને તેનો હક ઉડાવપણે ખર્ચ ન કરો. ઉડાવપણે ખર્ચ કરનારાઓ શૈતાનના ભાઈ છે અને શૈતાન પોતાના રબનો અપકારી છે. જો તમારે તેમની એટલે કે મોહતાજ સગાઓ ગરીબો અને મુસાફરોની ઉપેક્ષા કરવી હોય એ કારણે કે હજી તમે અલ્લાહની એ કૃપા જેના તમે ઉમેદવાર છો શોધી રહ્યા છો તો તેમને નમ્ર જવાબ આપી દો. ન તો પોતાનો હાથ ડોક સાથે બાંધી રાખો અને ન તેને બિલકુલ છૂટો જ મૂકી દો કે જેથી દોષપાત્ર અને લાચાર થઈ જાઓ. તારો રબ જેના માટે ચાહે છે રોજી વિશાળ બનાવી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે. તે પોતાના બંદાઓની હાલતથી સુમાહિતગાર છે અને તેમને જોઈ રહ્યો છે. પોતાની ઓલાદને ગરીબીના ભયથી મારી ન નાખો. અમે તેમને પણ રોજી આપીશું અને તમને પણ. હકીકતમાં તેમની હત્યા એક ઘોર અપરાધ છે. વ્યભિચારની નજીક ન ફરકો. તે ઘણું જ ખરાબ કૃત્ય છે અને ઘણો જ ખરાબ માર્ગ. ومن قتل مظلوما فقد جعلنا الْقَتْلِ إِنَّهُ كَانَ مَنْصُورًا جیو ہتیا نہ کرو جے اللہ حرام ٹھیروی چھے سوائے کہ حق پوروک અને જે વ્યક્તિની જુલ્મપૂર્વક હત્યા કરવામાં આવી હોય તેના વાલીને અમે બદલાની માંગણી કરવાનો અધિકાર આપ્યો છે. પછી તેણે હત્યા કરવામાં હદથી આગળ ન વધવું જોઈએ, તેની સહાય કરવામાં આવશે. وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا અનાથના માલની નજીક ન ફરકો, પરંતુ ઉત્તમ રીતે અહીં સુધી કે તે પુખ્ત વયે પહોંચી જાય. વચનનું પાલન કરો, બેશક વચન વિશે તમારે જવાબ આપવો પડશે. માપીને આપો તો પૂરું ભરીને આપો, અને તોલો તો સાચા તરાજવાથી તોલો. આ સારી પદ્ધતિ છે અને પરિણામની દ્રષ્ટિએ પણ આ જ બહેતર છે. કોઈ એવી વસ્તુની પાછળ ન પડો જેનું તમને જ્ઞાન ન હોય. નિશંક આંખ, કાન અને હૃદય બધાની જ પૂછતાછ થવાની છે. ધરતી ઉપર છાતી કાઢીને ન ચાલો, તમે ન જમીનને ફાડી શકો છો ન તો પર્વતોની ઊંચાઈએ પહોંચી શકો છો. આ કાર્યોમાંથી દરેકનું ખરાબ પાસું તારા રબની નજીક નાપસંદ છે. આ એ ડાપણની વાતો છે જે તારા રબે તારી ઉપર વહી દ્વારા ઉતારી છે, અને જો અલ્લાહની સાથે બીજો કોઈ ઉપાસ્ય ન બનાવી બેસ, નહીં તો તને જહન્નમમાં નાખી દેવામાં આવશે, ઠપકાપાત્ર અને દરેક ભલાઈથી વંચિત થઈને. કેવી વિચિત્ર વાત છે કે તમારા રબે તો તમને પુત્રોથી નવાજ્યા અને ખુદ પોતાના માટે ફરિશ્તાઓને પુત્રીઓ બનાવી લીધી. મોટી જુઠ્ઠી વાત છે જે તમે તમારા મોઢેથી બોલો છો. અમે આ કુરાનમાં જુદી જુદી રીતે લોકોને સમજાવ્યા કે ભાનમાં આવે, પરંતુ તેઓ સત્યથી ઓર દૂર જ ભાગતા જઈ રહ્યા છે. હે નબી, આમને કહો કે જો અલ્લાહની સાથે બીજા ખુદા પણ હોત જેમ કે આ લોકો કહે છે, તો તેઓ અર્શના માલિકના સ્થાને પહોંચવાની જરૂર કોશિશ કરત. પાક છે એ અને પર અને ઉચ્ચતર છે એ વાતોથી જે આ લોકો કહી રહ્યા છે. તેની પવિત્રતા તો સાતે આકાશો અને ધરતી અને તે સર્વ વસ્તુઓ વર્ણવી રહી છે જે આકાશો અને ધરતીમાં છે. કોઈ વસ્તુ એવી નથી જે તેની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ ન કરી રહી હોય, પરંતુ તમે તેમની પવિત્રતાનો જાપ સમજતા નથી. હકીકત આ છે કે તે મોટો સહનશીલ અને માફ કરનાર છે. જ્યારે તમે કુરાન પઢો છો તો અમે તમારી અને આખિરત ઉપર ઈમાન ન લાવનારા લોકોની વચ્ચે એક પડદો નાખી દઈએ છીએ. અને તેમના હૃદયો ઉપર એવું ગલેફ ચડાવી દઈએ છીએ કે તેઓ કશું નથી સમજતા, અને તેમના કાનોમાં ડૂચા મારી દઈએ છીએ. અને જ્યારે તમે કુરાનમાં પોતાના એક જ રબનો ઉલ્લેખ કરો છો તો તેઓ નફરત સાથે મોઢું ફેરવી લે છે. يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَى إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا. અમને ખબર છે કે જ્યારે તેઓ કાન દઈને તમારી વાત સાંભળે છે તો હકીકતમાં શું સાંભળે છે, અને જ્યારે બેસીને એકબીજા સાથે ગુસપુસ કરે છે તો શું કહે છે? આ અત્યાચારીઓ એકબીજાને કહે છે, આ તો એક વશીભૂત માણસ છે જેની પાછળ તમે લોકો જઈ રહ્યા છો. જુઓ કેવા દ્રષ્ટાંતો છે જે આ લોકો તમારી ઉપર ટાંકે છે, તેઓ ભટકી ગયા છે, તેમને માર્ગ જડતો નથી. તેઓ કહે છે, જ્યારે અમે કેવળ હાડકાં અને માટી બની જઈશું તો શું અમને નવેસરથી પેદા કરીને ઉઠાવવામાં આવશે? આમને કહો, તમે પથ્થર કે લોખંડ પણ થઈ જાઓ. અથવા તેનાથી પણ વધુ સખત કોઈ વસ્તુ જેને તમે જીવતી કરવા માટે અશક્ય સમજો છો તો પણ તમે ઉઠીને રહેશો. તેઓ ચોક્કસ પૂછશે, કોણ છે જે અમને ફરીથી સજીવન કરશે? જવાબમાં કહો, એ જ જેણે પહેલી વખત તમને પેદા કર્યા. તેઓ માથા હલાવી હલાવીને પૂછશે, સારું, તો આ થશે ક્યારે? તમે કહો, એમાં આશ્ચર્ય નથી કે એ સમય નજીક જ આવી પહોંચ્યો હોય. જે દિવસે તે તમને પોકારશે તો તમે તેની પ્રશંસા કરતા કરતા તેની પોકારના જવાબમાં નીકળી આવશો અને ત્યારે તમારી ધારણા એ હશે કે બસ થોડી વાર જ આ હાલતમાં રહ્યા છીએ. અને હે નબી, મારા બંદાઓને એટલે કે મોમિન બંદાઓને કહી દો કે એવી વાત કહે જે શ્રેષ્ઠ હોય. હકીકતમાં આ શૈતાન છે જે મનુષ્ય વચ્ચે ઝઘડા કરાવવાની કોશિશ કરે છે. હકીકત આ છે કે શૈતાન મનુષ્યનો ઉઘાડો દુશ્મન છે. તમારો રબ તમારી હાલતથી ખૂબ વાકેફ છે. તે ચાહે તો તમારી ઉપર દયા કરે અને ચાહે તો તમને સજા આપી દે. અને હે નબી, અમે તમને લોકો ઉપર રખેવાળ બનાવીને નથી મોકલ્યા. وآتينا داود زبورا તારો રબ આકાશો અને ધરતીની મખલુકોને વધુ જાણે છે. અમે કેટલાક પૈગંબરોને કેટલાકથી વધુ દરજ્જા આપ્યા અને અમે જ દાઉદને ઝબૂર આપી હતી. અમને કહો, પોકારી જુઓ એ ઉપાસ્યોને જેમને તમે અલ્લાહ સિવાય પોતાના કામ પાર પાડનાર સમજો છો. તેઓ કોઈ મુશ્કેલીને તમારી ઉપરથી ન તો દૂર કરી શકે છે ન તો તેને બદલી શકે છે. أيهم أقرب ويرجون رحمته ويخافون عذابه إن عذاب ربك كان محذورا. જેમને આ લોકો પોકારે છે તેઓ તો ખુદ પોતાના રબની હજૂરમાં પહોંચવા માટે સાધન શોધી રહ્યા છે કે કોણ તેની વધુ નજીક થઈ જાય, અને તેઓ તેની કૃપાના ઉમેદવાર છે અને સજાથી ડરે છે. હકીકત આ છે કે તારા રબની સજા છે જ ડરવાને લાયક. قبل يوم القيامة أو معذبوها عذابا شديدا كان ذلك في الكتاب مسطورا અને કોઈ વસ્તી એવી નથી જેને અમે કયામતના પહેલાં નષ્ટ ન કરીએ અથવા સખત યાતના ન આપીએ. આ અલ્લાહના લેખમાં લખેલું છે. અને અમને નિશાનીઓ મોકલવાથી નથી રોક્યા, પરંતુ આ વાતે કે આમની અગાઉના લોકો તેનો ઇનકાર કરી ચૂક્યા છે. આથી જોઈ લો, સમુદને અમે જાહેરમાં ઊંટણી લાવી આપી અને તેમણે તેની ઉપર જુલ્મ કર્યો. અમે નિશાનીઓ એટલા જ માટે તો મોકલીએ છીએ કે લોકો તેમને જોઈને ડરે. وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا. યાદ કરો હે નબી, અમે તમને કહી દીધું હતું કે તમારા રબે એ લોકોને ઘેરી રાખ્યા છે, અને આ જે હમણાં અમે તમને દેખાડ્યું છે તેને અને એ વૃક્ષને જેની ઉપર કુરાનમાં લાનત કરવામાં આવી છે, અમે એ લોકો માટે બસ એક અજમાયશ બનાવી દીધા. અમે તેમને ચેતવણી ઉપર ચેતવણી આપી રહ્યા છીએ, પરંતુ દરેક ચેતવણી તેમના વિદ્રોહમાં વધારો કરે જાય છે. અને યાદ કરો, જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તે સૌએ સિજદો કર્યો, પરંતુ ઇબ્લીસે ન કર્યો. તેણે કહ્યું, શું હું તેને સિજદો કરું જેને તે માટીમાંથી બનાવ્યો છે? પછી તે બોલ્યો, જો તો ખરો, શું આ એ લાયક હતો કે તે એને મારી ઉપર શ્રેષ્ઠતા આપી? જો તું મને કયામતના દિવસ સુધી મહેતલ આપે તો હું એના આખા વંશને જડમૂળથી ઉખેડી નાખું, માત્ર થોડા જ લોકો મારાથી બચી શકશે. અલ્લાહ તાલાએ ફરમાવ્યું, સારું તો જા, આમાંથી જે કોઈ તારું અનુસરણ કરે તારા સમેત એ સૌના માટે જહન્નમ જ ભરપૂર બદલો છે. તું જેને જેને પોતાના આમંત્રણથી લપસાવી શકે છે લપસાવી લે, તેમની ઉપર પોતાના ઘોડે સવાર અને સિપાઈઓ ચઢાવી લાવો, ધન અને સંતાનમાં તેમની સાથે ભાગીદારી કર, અને તેમને વાયદાઓની જાળમાં ફાંસી લે, અને શૈતાનના વાયદા એક છેતરપિંડી સિવાય બીજું કંઈ નથી. બેશક મારા બંદાઓ ઉપર તને કોઈ અધિકાર પ્રાપ્ત થશે નહીં, અને ભરોસો કરવા માટે તારો રબ જ પૂરતો છે. તમારો સાચો રબ તો એ છે જે સમુદ્રોમાં તમારા વહાણ ચલાવે છે, જેથી તમે તેની મહેરબાની શોધો. હકીકત આ છે કે તે તમારી ઉપર ઘણો જ મહેરબાન છે. فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ જ્યારે સમુદ્રમાં તમારી ઉપર મુસીબત આવે છે તો તે એકના સિવાય બીજા જેને જેને તમે પોકારો છો તે બધા જ ગુમ થઈ જાય છે, પરંતુ જ્યારે તે તમને બચાવી લઈ જમીન ઉપર પહોંચાડી દે છે તો તમે તેનાથી વિમુખ થઈ જાઓ છો. મનુષ્ય હકીકતમાં ઘણો જ અપકારી છે. فَبِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا. સારું, તો શું તમે આ વાતથી બિલકુલ ડરતા નથી કે ખુદા ક્યારેય ધરતી ઉપર જ તમને જમીનમાં ખૂંપાવી દે અથવા તમારી ઉપર પથ્થરો વરસાવતી આંધી મોકલી દે અને તમે તેનાથી બચાવનાર કોઈ મદદગાર ન પામો? فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا. અને શું તમને આનો ભય નથી કે ખુદા ફરી ક્યારેક તમને સમુદ્રમાં લઈ જાય અને તમારા અપકારના બદલામાં તમારી ઉપર ભારે તોફાની પવન મોકલી તમને ડૂબાડી દે અને તમને એવો કોઈ ન મળે જે તેને તમારા આ અંજામ વિશે પૂછી શકે? وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. આ તો અમારી મહેરબાની છે કે અમે બની આદમને પ્રતિષ્ઠા આપી અને તેમને જમીન અને સમુદ્રમાં સવારીના સાધનો આપ્યા અને તેમને શુદ્ધ વસ્તુઓમાંથી રોજી આપી અને પોતાની અનેક મખલુકો ઉપર સ્પષ્ટ શ્રેષ્ઠતા આપી. પછી વિચાર કરો એ દિવસનો જ્યારે અમે પ્રત્યેક માનવ જૂથને તેના સરદાર સાથે બોલાવીશું. એ વખતે જે લોકોને તેમની કાર્ય નોંધો જમણા હાથમાં આપવામાં આવી તેઓ પોતાની કાર્ય નોંધ વાંચશે અને તેમની ઉપર રજમાત્ર પણ જુલ્મ નહીં થાય. અને જે આ દુનિયામાં આંધળો બનીને જીવ્યો તે આખિરતમાં પણ આંધળો જ રહેશે, બલકે રસ્તો શોધવામાં આંધળા કરતાંય વધુ નિષ્ફળ. اتخذوك خليلا. હે નબી, આ લોકોએ આ પ્રયાસમાં કોઈ કચાશ નથી રાખી કે તમને ફિતનામાં નાખી આ વહીથી ફેરવી મૂકે જે અમે તમારી તરફ મોકલી છે, જેથી તમે અમારા નામે કોઈ વાત પોતાના તરફથી ઘડી કાઢો. જો તમે આવું કર્યું હોત તો તેઓ જરૂર તમને પોતાના મિત્ર બનાવી લેત. અને એ અશક્ય ન હતું કે જો અમે તમને મક્કમ ન રાખત તો તમે તેમની તરફ થોડાક ઝૂકી પણ જાત. પરંતુ જો તમે આવું કર્યું હોત તો અમે તમને દુનિયામાં પણ બમણી સજાનો સ્વાદ ચખાડ્યો હોત અને આખિરતમાં પણ બમણી સજાનો. પછી અમારા મુકાબલે તમે કોઈ મદદગાર પામ્યા ન હોત. અને આ લોકો એ માટે પણ ભારે તત્પર રહ્યા છે કે તમારા પગ આ ધરતી ઉપરથી ઉખાડી દે અને તમને અહીંથી કાઢી મૂકે. પરંતુ જો તેઓ આમ કરશે તો તમારા પછી તેઓ પોતે અહીં વધુ સમય રહી શકશે નહીં. આ અમારી હંમેશની કાર્ય પદ્ધતિ રહી છે જે અમે એ બધા જ રસૂલોના મામલાઓમાં અમલમાં મૂકી છે જેમને અમે તમારી પહેલા મોકલ્યા હતા, અને અમારી આ કાર્ય પદ્ધતિમાં તમે કોઈ ફેરફાર નહીં જુઓ. નમાઝ કાયમ કરો સૂર્યના ઢળવાથી લઈને રાતનું અંધારું થાય ત્યાં સુધી, અને સવારમાં કુરાન પડવાનું પણ જરૂરી બનાવી લો, કેમ કે કુરાનના સવારમાં પડવાને ખાસ જોવામાં આવે છે. અને રાત્રે તહજ્જુદ પડો, આ તમારા માટે નફલ એટલે કે વધારાની નમાઝ છે. અશક્ય નથી કે તમારો રબ તમને સ્તુત્ય સ્થાને ઉઠાવી દે. અને દુઆ કરો કે પરવરદિગાર મને જ્યાં પણ તું લઈ જા સત્ય સાથે લઈ જા, અને જ્યાંથી પણ કાઢ સત્ય સાથે કાઢ, અને પોતાના તરફથી એક સત્તાને મારી સહાયક બનાવી દે. અને એલાન કરી દો, સત્ય આવી ગયું અને અસત્ય નાશ પામ્યું. અસત્ય તો નાશ પામવાનું જ છે. અનુનુ અમે આ કુરાનના ઉતરાણ દ્વારા એ બધું ઉતારી રહ્યા છીએ જે માનનારાઓ માટે તો ઇલાજ અને દયા છે, પરંતુ અત્યાચારીઓ માટે નુકસાન સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નથી કરતો. મનુષ્યની સ્થિતિ એ છે કે જ્યારે અમે તેને નિયમતો આપીએ છીએ તો તે ગણકારતો નથી અને પીઠ ફેરવી લે છે, અને જ્યારે જરાક મુસીબતમાં પડે છે તો નિરાશ થવા માંડે છે. હે નબી, આ લોકોને કહી દો દરેક પોતાની રીત ઉપર અમલ કરી રહ્યો છે, હવે આ તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે સીધા માર્ગ ઉપર કોણ છે. આ લોકો તમને રૂહ વિશે પૂછે છે, કહો આ રૂહ મારા રબના હુકમથી આવે છે, પરંતુ તમે લોકોએ જ્ઞાનમાંથી થોડો જ ભાગ મેળવ્યો છે. અને હે નબી, અમે ઈચ્છીએ તો એ બધું જ તમારી પાસેથી છીનવી લઈએ જે અમે વહી દ્વારા તમને આપ્યું છે, પછી તમે અમારા મુકાબલે કોઈ મદદગાર નહીં પામો જે તેને પાછું અપાવી શકે. આ જે કંઈ મળ્યું છે તે તો તમારા રબની કૃપાથી જ મળ્યું છે, હકીકત આ છે કે તમારી ઉપર તેની મોટી કૃપા છે. કહી દો કે જો મનુષ્યો અને જિન્નાતો સૌ મળીને આ કુરાન જેવી કોઈ વસ્તુ લાવવાનો પ્રયત્ન કરે તો નહીં લાવી શકે, ચાહે તેઓ બધા એકબીજાના મદદગાર જ કેમ ન બને. અમે આ કુરાનમાં લોકોને અનેક રીતે સમજાવ્યું, પરંતુ મોટા ભાગના લોકો ઇનકાર ઉપર જ મક્કમ રહ્યા. અને તેમણે કહ્યું, અમે તારી વાત નહીં માનીએ જ્યાં સુધી તું અમારા માટે જમીન ફાડીને એક ઝરણું ન વહેવડાવી આપે. અનહાર ખિલાલહા અથવા તારા માટે ખજૂર અને દ્રાક્ષનો એક બગીચો પેદા થઈ જાય અને તું તેમાં નદીઓ વહેવડાવી દે. અથવા તું આકાશના ટુકડે ટુકડા કરીને અમારી ઉપર પાડી દે જેવો તારો દાવો છે, અથવા અલ્લાહ અને ફરિશ્તાઓને રૂબરૂ અમારી સામે લઈ આવે. અથવા તારા માટે સોનાનું એક ઘર બની જાય, અથવા તું આકાશમાં ચડી જાય અને તારા ચડવાનો પણ અમે વિશ્વાસ નહીં કરીએ જ્યાં સુધી તું અમારી ઉપર એક એવું લખાણ ન ઉતારી લાવે જે અમે વાંચીએ. હે નબી, આમને કહો, પાક છે મારો રબ, શું હું એક સંદેશો લાવનાર મનુષ્ય સિવાય અન્ય કંઈ પણ છું? લોકો સમક્ષ જ્યારે પણ માર્ગદર્શન આવ્યું તો તેની ઉપર ઈમાન લાવતા તેમને કોઈ વસ્તુએ રોક્યા નહીં, પરંતુ તેમના આ જ કથને, શું અલ્લાહે મનુષ્યને પૈગંબર બનાવીને મોકલી દીધો? તેમને કહો, જો ધરતી ઉપર ફરિશ્તા શાંતિપૂર્વક હરી ફરી રહ્યા હોત તો અમે ચોક્કસ આકાશમાંથી કોઈ ફરિશ્તાને જ તેના માટે પૈગંબર બનાવીને મોકલત. હે નબી, આમને કહી દો કે મારી અને તમારી વચ્ચે બસ એક અલ્લાહની જ સાક્ષી પૂરતી છે. તે પોતાના બંદાઓની હાલતથી વાકેફ છે અને બધું જ જોઈ રહ્યો છે. જેને અલ્લાહ માર્ગદર્શન બક્ષે છે તે જ સીધા માર્ગ ઉપર છે, અને જેને તે ભટકાવી દે તો તેના સિવાય આવા લોકો માટે તું કોઈ હિમાયતી અને મદદગાર નથી મેળવી શકતો. આ લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોડે ખેંચી લાવીશું, આંધળા, બહેરા અને મૂંગા. તેમનું ઠેકાણું જહન્નમ છે. જ્યારે પણ તેની આગ મંદ પડવા લાગશે, અમે તેને વધુ સળગાવી દઈશું. وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا. આ બદલો છે તેમની એ કરણીનો કે તેમણે અમારી આયતોનો ઇનકાર કર્યો અને કહ્યું, શું જ્યારે અમે માત્ર હાડકાં અને માટી થઈ જઈશું તો નવેસરથી અમને પેદા કરીને ઊભા કરવામાં આવશે? શું તેમને એ ન સૂઝ્યું કે જે અલ્લાહે ધરતી અને આકાશોને પેદા કર્યા છે તે તેમના જેવાઓને પેદા કરવાની શક્તિ જરૂર ધરાવે છે? તેણે તેમને એકઠા કરવા માટે એક સમય નિશ્ચિત કરી રાખ્યો છે જેનું આવવું ચોક્કસ છે, પરંતુ જુલમીઓનો આગ્રહ છે કે તેઓ ઇનકાર જ કરશે. હે નબી, આમને કહો, જો ક્યાંક મારા રબની કૃપાના ખજાના તમારા કબજામાં હોત તો તમે વપરાઈ જવાની બીકે જરૂર તેમને રોકી રાખત. હકીકતમાં મનુષ્ય ઘણો સંકુચિત મનનો પુરવાર થયો છે. وَلَقَدْ آتَيْنَا مُوسَى تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَى مَسْحُورًا. અમે મૂસાને નવ નિશાનીઓ આપી હતી જે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. હવે આ તમે ખુદ બની ઇસરાયલને પૂછી લો કે જ્યારે મૂસા તેમને ત્યાં આવ્યો તો ફિરઓને આ જ કહ્યું હતું, હે મૂસા, હું સમજુ છું કે તું જરૂર એક વશીભૂત મનુષ્ય છે. મૂસાએ તેના જવાબમાં કહ્યું, તું સારી રીતે જાણે છે કે આ આંખો ખોલી દેનારી નિશાનીઓ ધરતી અને આકાશોના રબ સિવાય કોઈએ ઉતારી નથી, અને હું માનું છું કે હે ફિરઔન, તારો વિનાશ નિર્મિત છે. છેવટે ફિરઔને નિશ્ચય કર્યો કે મૂસા અને બની ઇસરાઈલને ધરતીમાંથી ઉખાડી ફેંકે, પરંતુ અમે તેને અને તેના સાથીઓને ભેગા ડૂબાડી દીધા. અને ત્યારબાદ બની ઇસરાયલને કહ્યું કે હવે તમે ધરતી ઉપર વસવાટ કરો, પછી જ્યારે આખિરતના વાયદાનો સમય આવી જશે તો અમે તમને સૌને એક સાથે લાવીને હાજર કરીશું. આ કુરાનને અમે સત્યપૂર્વક ઉતાર્યું છે અને સત્યપૂર્વક જ આ ઉતર્યું છે, અને હે નબી, તમને અમે આ સિવાય બીજા કોઈ કામ માટે નથી મોકલ્યા કે જે માની લે તેને ખુશખબર આપી દો અને જે ન માને તેને ચેતવી દો. અને આ કુરાનને અમે થોડું થોડું કરીને ઉતાર્યું છે જેથી તમે થોભી થોભીને એને લોકોને સંભળાવો, અને આને અમે પ્રસંગોપાત તબક્કાવાર ઉતાર્યું છે. હે નબી, આ લોકોને કહી દો કે તમે આને માનો કે ન માનો, જે લોકોને આ પહેલા જ્ઞાન આપવામાં આવ્યું છે તેમને જ્યારે આ સંભળાવવામાં આવે છે તો તેઓ ઊંધા મોડે સિજદામાં પડી જાય છે. અને પોકારી ઉઠે છે, પાક છે અમારો રબ, તેનો વાયદો તો પૂરો થવાનો જ હતો. અને તેઓ રડતા રડતા ઊંધે મોડે પડી જાય છે, અને તેમને સાંભળીને તેમની વિનમ્રતા ઓર વધી જાય છે. હે નબી, આમને કહો, અલ્લાહ કહીને પુકારો કે રહેમાન કહીને, જે નામથી પુકારો તેના માટે બધા ઉત્તમ જ નામો છે, અને પોતાની નમાઝ ન બહુ ઊંચા અવાજે પઢો અને ન તો બહુ ધીમા અવાજે. આ બંને વચ્ચે મધ્યમ અવાજે પડો. وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ وَكَبِّرْهُ تَكْبِيرًا. અને કહો, પ્રશંસા છે એ અલ્લાહ માટે જેણે ન કોઈને પુત્ર બનાવ્યો, ન કોઈ બાદશાહીમાં તેનો ભાગીદાર છે, અને ન તો તે વિવશ છે કે કોઈ તેનો મદદગાર હોય. અને તેની મહાનતાનું વર્ણન કરો, પૂર્ણ કક્ષાની મહાનતા. સૂરે કહફ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અન્ઝલા અલા અબ્દિહિલ કિતાબા વલમ યજઅલ લહુ. પ્રશંસા અલ્લાહ માટે છે જેણે પોતાના બંદા ઉપર આ ગ્રંથ ઉતાર્યો અને તેમાં કોઈ વક્રતા ન રાખી. તદ્દન સીધી વાત કહેનારો ગ્રંથ, જેથી તે લોકોને અલ્લાહની સખત સજાથી ચેતવી દે અને ઈમાન લાવી સત્કર્મ કરનારાઓને ખુશખબર આપી દે કે તેમના માટે સારો બદલો છે. જેમાં તેઓ હંમેશા રહેશે. અને એ લોકોને ડરાવી દે જેઓ કહે છે કે અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો છે. આ વાતનું ન તેમને કોઈ જ્ઞાન છે અને ન તો તેમના બાપ દાદાને હતું. મોટી વાત છે જે તેમના મુખમાંથી નીકળે છે, તેઓ કેવળ જૂઠ બોલે છે. સારું તો હે નબી, કદાચ તમે આમની પાછળ દુઃખના માર્યા પોતાના પ્રાણ ખોઈ બેસવાના છો જો તેઓ આ વાત ઉપર ઈમાન ન લાવે. હકીકત આ છે કે આ જે કંઈ પણ સાત સામાન ધરતી ઉપર છે તેને અમે ધરતીની રોનક બનાવ્યો છે, જેથી આ લોકોને અજમાવીએ કે આ લોકોમાં કોણ સારા કર્મ કરનારો છે. વઈન્ના અંતે તો અમે આ બધાને એક સપાટ મેદાન બનાવી દેવાના છીએ. શું તમે એમ સમજો છો કે ગુફા અને શિલાલેખવાળા અમારી કોઈ અજાયબી ભરી નિશાનીઓમાંથી હતા? જ્યારે થોડાક નવયુવકોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું, હે પરવરદિગાર, અમને પોતાની વિશિષ્ટ કૃપાથી નવાજ અને અમારો મામલો સુધારી દે. તો અમે તેમને એ જ ગુફામાં થાબડીને વર્ષો સુધી ગાઢ નિદ્રામાં પોઢાવી દીધા. પછી અમે તેમને ઉઠાડ્યા જેથી જોઈએ કે તે બે જૂથોમાંથી કોણ પોતાના રોકાણની મુદ્દતની સાચી ગણતરી કરે છે. અમે તેમનો અસલ કિસ્સો તમને સંભળાવીએ છીએ. તેઓ કેટલાક નવયુવકો હતા જેઓ પોતાના રબ ઉપર ઈમાન લાવ્યા હતા અને અમે તેમને માર્ગદર્શનમાં વૃદ્ધિ આપી હતી. અમે તેમના હૃદય એ વખતે મજબૂત કરી દીધા જ્યારે તેઓ ઉઠ્યા અને તેમણે આ એલાન કરી દીધું, અમારો રબ તો બસ એ જ છે જે આકાશો અને ધરતીનો રબ છે, અમે તેને છોડીને કોઈ બીજા ઉપાસ્યોને પોકારીશું નહીં, જો અમે આવું કરીએ તો અમે તદ્દન અનુચિત વાત કહીશું. પછી તેમણે પરસ્પર એકબીજાને કહ્યું, આ આપણી કોમ તો સૃષ્ટિના રબને છોડી બીજા ખુદાઓ બનાવી બેઠી છે, આ લોકો તેમના ઉપાસ્ય હોવા માટે કોઈ સ્પષ્ટ દલીલ કેમ નથી લાવતા? છેવટે એ માણસથી વધુ જુલમી બીજો કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠી વાતનું આરોપણ કરે? તમુ كهفي ينشر لكم ربكم من رحمته فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا. હવે જ્યારે તમે એમનાથી અને એમના અલ્લાહ સિવાયના ઉપાસ્યો સાથેના સંબંધનો ત્યાગ કરી ચૂક્યા છો તો ચાલો હવે ફલાણી ગુફામાં જઈ આશ્રય મેળવો. તમારો રબ તમારી ઉપર પોતાની કૃપા વધારી દેશે અને તમારા કામ માટે જરૂરી સરસામાન પૂરું પાડી દેશે. તમે તેમને ગુફામાં જોયા હોત તો તમને એમ દેખાયું હોત કે સૂર્ય જ્યારે ઉગે છે તો તેમની ગુફાને છોડીને જમણી બાજુ ચડી જાય છે અને જ્યારે અસ્ત પામે છે તો તેમનાથી બચીને ડાબી બાજુ ઉતરી જાય છે અને તેઓ ગુફામાં એક વિશાળ જગ્યામાં પડ્યા છે. આ અલ્લાહની નિશાનીઓ પૈકીની એક છે. જેને અલ્લાહ માર્ગદર્શન આપે તે જ સીધા માર્ગ ઉપર છે અને જેને અલ્લાહ ભટકાવી મૂકે તેના માટે તમે કોઈ માર્ગદર્શક મિત્ર પ્રાપ્ત કરી શકતા નથી. તમે તેમને જોઈ એમ સમજ્યા હોત કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતા હતા. અમે તેમને ડાબા જમણે પાસા ફેરવતા રહેતા હતા અને તેમનો કૂતરો ગુફાના મુખ આગળ હાથ પાથરીને બેઠો હતો. જો તમે ક્યાંક ડોક્યું કરીને તેમને જોયા હોત તો તરત જ પાછા પગે નાસી ગયા હોત અને તમારી ઉપર તેમનું દ્રશ્ય જોઈને દહેશત છવાઈ ગઈ હોત. أيها أزكى طعاما. અને આજ અજાયબી ભર્યા ચમત્કારથી અમે તેમને ઊભા કરી દીધા, જેથી એકબીજાને પૂછપરછ કરે. તેમના પૈકી એકે પૂછ્યું, કહો કેટલા સમય સુધી આ સ્થિતિમાં રહ્યા? બીજાઓએ કહ્યું, કદાચ આખો દિવસ અથવા તેનાથી પણ થોડો સમય રહ્યા હોઈશું. પછી તેઓ બોલ્યા, અલ્લાહ જ બહેતર જાણે છે કે આપણો કેટલો સમય આ સ્થિતિમાં પસાર થયો. ચાલો હવે આપણા પૈકી કોઈને ચાંદીનો આ સિક્કો આપીને શહેર મોકલીએ અને તે જુએ કે સૌથી સારું ખાવાનું ક્યાં મળે છે. ત્યાંથી તે થોડું ખાવાનું લઈ આવે અને જરા સાવધાનીપૂર્વક વર્તે, એવું ન થાય કે તે કોઈને આપણા અહીં હોવાનું જણાવી બેસે. જો ક્યાંક આ લોકોના હાથે પકડાઈ ગયા તો બસ સંસાર કરી નાખશે, અથવા પછી બળજબરીપૂર્વક પોતાની મિલ્લતમાં પાછા લઈ જશે, અને આમ બનશે તો આપણે ક્યારે સફળતા પામી શકીશું નહીં. فَقَالُوا بَنُوا عَلَيْهِمْ بُنْيَانًا رَبُّهُمْ أَعْلَمُ بِهِمْ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَى أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِمْ بَسْ. આવી રીતે અમે શહેરવાસીઓને તેમની હાલતની ખબર કરી, જેથી લોકો જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો છે અને આ કે કયામતની ઘડી બેશક આવીને રહેશે. પરંતુ જરા વિચારો કે જ્યારે વિચારવાની મૂળ વાત આ હતી, તે વખતે તેઓ અંદરોઅંદર આ વાત માટે ઝઘડી રહ્યા હતા કે આમની સાથે શું કરવામાં આવે. કેટલાકે કહ્યું, એમની ઉપર દિવાલ ચણી લો, આમનો રબ જ એમના મામલાને વધુ સારી રીતે જાણે છે. પરંતુ જે લોકો એમના મામલાઓમાં સત્તા ધરાવતા હતા તેમણે કહ્યું, અમે તો તેમની ઉપર એક ઉપાસના ગ્રહ બનાવીશું. Bye. કેટલાક લોકો કહેશે કે તેઓ ત્રણ હતા અને ચોથો તેમનો કૂતરો હતો, અને બીજા કહેશે કે તેઓ પાંચ હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો. આ સૌ અટકળો બાંધે છે. કેટલાક બીજા કહે છે કે સાત હતા અને આઠમો એમનો કૂતરો હતો. કહો, મારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે તેઓ કેટલા હતા. થોડાક જ લોકો તેમની સાચી સંખ્યા જાણે છે. પછી તેમની સંખ્યાની બાબતમાં ઉપર છેલ્લી વાતથી વધારે આ લોકો સાથે ચર્ચા ન કરો અને ન તેમના વિશે કોઈને કંઈ પણ પૂછો. અને જુઓ, કોઈ પણ વસ્તુ વિશે ક્યારે પણ એમ ન કહો કે હું કાલે આ કામ કરી દઈશ. તમે કશું નથી કરી શકતા સિવાય એ કે અલ્લાહ ચાહે. જો ભૂલથી પણ આવી વાત મોઢામાંથી નીકળી જાય તો તરત પોતાના રબને યાદ કરો અને કહો, આશા છે કે મારો રબ આ મામલામાં સીધા માર્ગની વધુ નજીક એવી વાત તરફ મારું માર્ગદર્શન કરી દેશે. અને તેઓ પોતાની ગુફામાં 300 વર્ષ રહ્યા, અને કેટલાક લોકો મુદ્દત ગણવામાં બીજા 9 વર્ષ આગળ વધી ગયા. તમે કહો, અલ્લાહ તેમના રોકાણની મુદ્દત વધુ જાણે છે. આકાશો અને ધરતીની તમામ છુપી હકીકતોની તેને જ ખબર છે. કેવો સુંદર છે તે જોનાર અને સાંભળનાર. ધરતી અને આકાશોની મખલૂકની સંભાળ રાખનાર તેના સિવાય કોઈ નથી, અને તે પોતાની હકુમતમાં કોઈને ભાગીદાર બનાવતો નથી. હે નબી, તમારા રબના ગ્રંથમાંથી જે કંઈ તમારી ઉપર વહી કરવામાં આવ્યું છે તેને જેમનું તેમ જ સંભળાવી દો. કોઈ તેના ફરમાનોને બદલવાનો અધિકાર ધરાવતો નથી. અને જો તમે કોઈના માટે આમાં ફેરફાર કરશો તો તેનાથી બચીને ભાગવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવો. وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ الْحَيَاةِ الدُّنْيَا وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَنْ ذِكْرِنَا اتبع هواه وكان امره فرطا. અને પોતાના હૃદયને એ લોકોના સાનિધ્ય ઉપર સંતુષ્ટ રાખો, અને જેઓ પોતાના રબની પ્રસન્નતાના ઈચ્છુક બનીને સવાર સાંજ તેને પોકારે છે તેમની હરગિજ ઉપેક્ષા ન કરો. શું તમે દુનિયાની રોનક પસંદ કરો છો? કોઈ એવા મનુષ્યનું અનુસરણ ન કરો જેના હૃદયને અમે અમારી યાદથી ગફલતમાં નાખી દીધું છે, અને જેણે પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ અપનાવી લીધું છે, અને જે કામ કરવામાં હદથી આગળ વધી જાય છે. સ્પષ્ટપણે કહી દો કે આ સત્ય છે તમારા રબ તરફથી. હવે જેનું મન ચાહે માની લે અને જેનું મન ચાહે ઇનકાર કરી દે. અમે ઇનકાર કરનારા જુલમીઓ માટે એક આગ તૈયાર કરીને રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરામાં લઈ ચૂકી છે. ત્યાં જો તેઓ પાણી માંગશે તો એવા પાણી વડે તેમની મહેમાનદારી કરવામાં આવશે જે તેલના કીટા જેવું હશે, અને તેમના મોઢા બાળી નાખશે. સૌથી ખરાબ પીણું અને ઘણું જ ખરાબ આરામ ગ્રહ. રહ્યા એ લોકો જેઓ માની લે અને સત્કર્મ કરે તો ચોક્કસ અમે સદાચારીઓના વળતર વ્યર્થ કરતા નથી. يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس وإستبرق ويلبسون ثيابا خضرا من سندس وإستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. તેમના માટે સદાબહાર જન્નતો છે જેમની નીચે નદીઓ વહી રહી હશે. ત્યાં તેમને સોનાના કંગનો વડે આભૂષિત કરવામાં આવશે. ઝીણા રેશમ અને અતલસ અને દીબાના લીલા પોશાક પહેરશે અને ઉચ્ચ આસનો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેસશે. સૌથી શ્રેષ્ઠ બદલો અને ઉચ્ચ કક્ષાનું રહેઠાણ. جعلنا لأحدهما جنتين من હે નબી, એમની સામે એક દ્રષ્ટાંત રજૂ કરો. બે માણસો હતા, તેમના પૈકી એકને અમે દ્રાક્ષના બે બગીચા આપ્યા અને તેમની ફરતે ખજૂરના વૃક્ષોની વાડ લગાવી અને તેમની વચ્ચે ખેતીની જમીન રાખી. બંને બગીચાઓ ખૂબ ફાલ્યા અને ફળદાર થવામાં તેમણે જરા પણ કસર ન રાખી. એ બગીચાઓમાં અમે એક નદી વહેવડાવી દીધી. અને તેને ખૂબ નફો પ્રાપ્ત થયો. આ બધું મેળવ્યા પછી એક દિવસે તે પોતાના પાડોશી સાથે વાત કરતા બોલ્યો, હું તારાથી વધુ ધનવાન છું અને તારાથી વધુ શક્તિશાળી માનવ બળ ધરાવું છું. પછી તે પોતાના બગીચામાં દાખલ થયો અને પોતાની જાત માટે જુલમી થઈને કહેવા લાગ્યો, હું નથી ધારતો કે આ ધન ક્યારેય નાશ પામશે. અને મને આશા નથી કે કયામતની ઘડી ક્યારે આવશે. આમ છતાં જો ક્યારે મને મારા રફ તરફ પાછો લઈ જવામાં પણ આવ્યો તો ચોક્કસ આનાથી પણ વધુ ભવ્ય સ્થાન પામીશ. તેના પાડોશીએ તેની સાથે વાત કરતા તેને કહ્યું, શું તું કુફર કરે છે એ હસ્તી સાથે જેણે તને માટીમાંથી અને પછી વીર્યથી પેદા કર્યો અને તને એક સંપૂર્ણ માનવી બનાવી ઊભો કર્યો? રહ્યો હું તો મારો રબ તો તે જ અલ્લાહ છે અને હું તેની સાથે કોઈને ભાગીદાર બનાવતો નથી. અને જ્યારે તું પોતાના બગીચામાં દાખલ થઈ રહ્યો હતો તો તે વખતે તારા મોઢામાંથી આ શબ્દો કેમ ન નીકળ્યા કે માશાઅલ્લાહ લા કુવતા ઇલ્લા બિલ્લાહ. જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી નીચો જોતો હોય ويرسل صَعِيدًا زَلَقًا તો દૂર નથી કે મારો રબ મને તારા બગીચાથી વધુ સારા આપે અને તારા બગીચા ઉપર આકાશમાંથી કોઈ આફત મોકલી દે જેનાથી તે સપાટ મેદાન થઈને રહી જાય. અથવા તેનું પાણી જમીનમાં ઉતરી જાય અને પછી તું તેને કોઈ પણ રીતે કાઢી ન શકે. فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني અંતે થયું એમ કે તેના ફળ નાશ પામ્યા અને તે પોતાના દ્રાક્ષના બગીચાને માંડવાઓ ઉપર ઊંધો પડેલો જોઈને પોતે લગાડેલી મૂડી બદલ અફસોસ કરતો રહી ગયો અને કહેવા લાગ્યો, કદાચ મેં પોતાના રબ સાથે કોઈને ભાગીદાર ન ઠેરવ્યો હોત. તેની પાસે કોઈ જૂથ અલ્લાહને છોડીને એવું ન નીકળ્યું જે તેની મદદ કરત, અને ન તો તે પોતે જ આ આફતોનો સામનો કરી શક્યો. એ વખતે ખબર પડી કે કામ બનાવવાનો અધિકાર સાચા ખુદા માટે જ છે. ઇનામ એ જ સારું છે જે તે એનાયત કરે અને અંજામ એ જ ઉત્તમ છે જે તે દેખાડે. અને હે નબી, આમને દુનિયાના જીવનની હકીકત આ દ્રષ્ટાંત વડે સમજાવો કે આજે અમે આકાશમાંથી પાણી વરસાવી દીધું તો ધરતી ઉપર વનસ્પતિ ખૂબ ગીચ થઈ, અને કાલે એ જ વનસ્પતિ ભૂસું બની ગઈ જેને પવનો લઈને ઉડ્યા કરે છે. અલ્લાહ દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. આ ધન અને આ ઓલાદ કેવળ દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે. હકીકતમાં તો બાકી રહી જનારા સત્કાર્યો જ તારા રબની નજીક પરિણામની દ્રષ્ટિએ વધુ સારા છે, અને તેનાથી જ સારી આશા રાખી શકાય છે. وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا. ચિંતા એ દિવસની થવી જોઈએ જ્યારે અમે પર્વતોને ચલાવીશું અને તમે ધરતીને સાવ નગ્ન જોશો, અને અમે તમામ મનુષ્યોને આવી રીતે ઘેરીને એકત્ર કરીશું કે અનુગામીઓ અને પુરોગામીઓ પૈકી એક પણ બાકી નહીં રહી જાય. بَلْ زَعَمْتُمْ أَلَّنْ نَجْعَلَ لَكُمْ مَوْعِدًا. અને બધા જ તમારા રબની હજૂરમાં કતારબદ્ધ રજૂ કરવામાં આવશે. લો જોઈ લો, આવી ગયા ને તમે અમારી પાસે એવી જ રીતે જેવી રીતે અમે તમને પહેલી વખત પેદા કર્યા હતા. તમે તો એમ સમજ્યું હતું કે અમે તમારા માટે કોઈ વાયદાનો સમય નિર્ધારિત કર્યો જ નથી. وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا અને કર્મ નોંધ સામે મૂકી દેવામાં આવશે. એ વખતે તમે જોશો કે ગુનેગાર લોકો પોતાના જીવન પુસ્તકની નોંધોથી ડરી રહ્યા હશે અને કહેતા હશે, અફસોસ, અમારા દુર્ભાગ્ય, આ કેવું પુસ્તક છે કે જેમાં અમારું કોઈ નાનું મોટું કાર્ય એવું નથી જે આમાં નોંધાઈ ન ગયું હોય. જે કાંઈ પણ તેમણે કર્યું હતું તે બધું જ પોતાની સામે જોશે, અને તારો રબ કોઈની ઉપર જરાય જુલ્મ નહીં કરે. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا. યાદ કરો જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો તેમણે સિજદો કર્યો, પરંતુ ઇબ્લીસે ન કર્યો. તે જિન્નાતોમાંથી હતો, આથી પોતાના રબની આજ્ઞા પાલનમાંથી નીકળી ગયો. હવે શું તમે મને છોડીને તેને અને તેની સંતતિને પોતાના વાલી બનાવો છો, જો કે તેઓ તમારા દુશ્મનો છે. ઘણો જ ખરાબ વિકલ્પ છે જેને જુલમીઓ અપનાવી રહ્યા છે. تُهُمْ خَلْقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ મેં આકાશો અને ધરતીને પેદા કરતી વખતે તેમને બોલાવ્યા ન હતા, અને ન તો ખુદ તેમને જ પેદા કરતી વખતે તેમને સામેલ કર્યા હતા. મારું આ કામ નથી કે ભટકાવનારાઓને પોતાના મદદગાર બનાવું. وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُمْ مَوْبِقًا. પછી શું કરશે આ લોકો એ દિવસે જ્યારે તેમનો રબ તેમને કહેશે કે પોકારો હવે એ હસ્તીઓને જેમને તમે મારી ભાગીદાર સમજી બેઠા હતા. આ લોકો તેમને પોકારશે, પરંતુ તેઓ તેમની મદદે નહીં આવે, અને અમે તેમની વચ્ચે વિનાશનો એક જ સંયુક્ત ખાડો કરી દઈશું. બધા ગુનેગારો એ દિવસે આગ જોશે અને સમજી જશે કે હવે તેમને તેમાં પડવાનું છે, અને તેઓ તેનાથી બચવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવે. وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا. અમે આ કુરાનમાં લોકોને વિવિધ રીતોથી સમજાવ્યા, પરંતુ મનુષ્ય ઘણો ઝઘડાખોર પુરવાર થયો છે. તેમની સામે જ્યારે માર્ગદર્શન આવ્યું તો તેને માનવાથી અને પોતાના રબની હજૂરમાં ક્ષમાયાચના કરવાથી છેવટે તેમને કઈ વસ્તુએ રોકી દીધા. આ સિવાય કશું નથી કે તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે કે તેમની સાથે પણ એ બધું થાય જે પુરોગામી કોમોની સાથે થઈ ચૂક્યું છે, અથવા એ કે તેઓ યાતનાને સામે આવતી જોઈ લે. રસૂલોને અમે આ સિવાય બીજા કોઈ આશયથી નથી મોકલતા કે તેઓ ખુશખબર આપવાની અને ચેતવવાની સેવાઓ બજાવે, પરંતુ કાફિરોની હાલત આ છે કે તેઓ અસત્યના હથિયાર લઈ સત્યને નીચું દેખાડવા પ્રયાસો કરે છે, અને તેમણે મારી આયતોને અને એ ચેતવણીઓને જે તેમને આપવામાં આવી મજાક બનાવી લીધી છે. અને એ મનુષ્યથી વધુ જુલમી બીજો કોણ છે જેને તેના રબની આયતો સંભળાવી શિખામણ આપવામાં આવે અને તે તેનાથી વિમુખ બને અને એ ખરાબ અંજામને ભૂલી જાય જેની તૈયારી તેણે ખુદ પોતાના હાથે કરી છે. જે લોકોએ આ વલણ અપનાવ્યું છે તેમના હૃદયો ઉપર અમે ગલેફ ચડાવી દીધા છે, જે તેમને કુરાનની વાત સમજવા નથી દેતા અને તેમના કાનો અમે સૂના કરી દીધા છે. તમે તેમને સન્માર્ગ તરફ ગમે તેટલું બોલાવો, તેઓ આ હાલતમાં ક્યારેય માર્ગદર્શન નહીં પામે. તારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે. તે આ લોકોના કરતૂકો બદલ એમને પકડવા ચાહત તો જલ્દી જ યાતના મોકલી દેત, પરંતુ એમના માટે વાયદાનો એક સમય નિયત છે અને તેનાથી બચીને ભાગવાનો કોઈ માર્ગ આ લોકો નહીં મેળવે. આ આપત્તિનો ભોગ બનેલી વસ્તીઓ તમારી સામે મોજૂદ છે, તેમણે જ્યારે જુલ્મ કર્યો તો અમે તેમને નષ્ટ કરી દીધી અને એમાંથી દરેકના નાશ માટે અમે સમય નિયત કરી રાખ્યો હતો. જરા અમને એ કિસ્સો સંભળાવો જે મૂસા સાથે બન્યો હતો. જ્યારે મૂસાએ પોતાના સેવકને કહ્યું હતું, હું મારી મુસાફરી પૂરી નહીં કરું જ્યાં સુધી બંને નદીઓના સંગમ સ્થાને ન પહોંચી જાઉં, નહીં તો હું ઘણા લાંબા સમય સુધી ચાલતો જ રહીશ. પછી જ્યારે તેઓ તેમના સંગમ સ્થાને પહોંચ્યા તો પોતાની માછલીથી ગાફેલ થઈ ગયા અને તે નીકળીને એવી રીતે નદીમાં સરકી ગઈ જાણે કે કોઈ સુરંગ બનાવેલી હોય. આગળ ચાલીને મૂસાએ પોતાના સેવકને કહ્યું, લાવો અમારો નાસ્તો, આજની મુસાફરીમાં તો અમે ખૂબ થાકી ગયા છીએ. સેવકે કહ્યું, આપે જોયું આ શું થયું? જ્યારે આપણે એ ખડક પાસે રોકાયા હતા તે વખતે મને માછલીનો ખ્યાલ ન રહ્યો અને શેતાને મને એવો ગફલતમાં નાખી દીધો કે હું તેનો ઉલ્લેખ આપને કરવાનું ભૂલી ગયો. માછલી તો અજબ રીતે નીકળીને નદીમાં જતી રહી. فارتد મૂસાએ કહ્યું, આજ તો અમે શોધી રહ્યા હતા. એટલા માટે તેઓ બંને પોતાના પગલાં શોધતા પાછા ફર્યા. અને ત્યાં તેમણે અમારા બંદાઓ પૈકી એકને જોયો, જેને અમે અમારી કૃપાથી નવાજ્યો હતો અને પોતાના તરફથી એક ખાસ જ્ઞાન એનાયત કર્યું હતું. મૂસાએ તેને કહ્યું, શું હું આપની સાથે રહી શકું છું જેથી આપ મને પણ એ સન્માર્ગનું શિક્ષણ આપો જે આપને શીખવાડવામાં આવ્યું છે. તેણે જવાબ આપ્યો, આપ મારી સાથે ધીરજ જાળવી શકતા નથી. અને જે વસ્તુની આપને ખબર ન હોય છેવટે આપ તેના માટે ધીરજ જાળવી પણ કેવી રીતે શકો છો? મૂસાએ કહ્યું, ઇન્શાઅલ્લાહ આપ મને ધીરજ વાળો જોશો અને હું કોઈ પણ બાબતમાં આપની નાફરમાની નહીં કરું. તેણે કહ્યું, સારું, જો આપ મારી સાથે આવો છો તો મને કોઈ વાત ન પૂછતા જ્યાં સુધી હું પોતે તેનો ઉલ્લેખ તમારી સમક્ષ ન કરું. હવે એ બંને રવાના થયા. અહીં સુધી કે તેઓ એક હોડીમાં સવાર થયા તો એ માણસે હોડીમાં કાણું પાડી દીધું. મૂસાએ કહ્યું, આપે આમાં કાણું પાડી દીધું જેથી હોડીમાંના બધાને ડૂબાડી દો? આ તો આપે ગંભીર કૃત્ય કરી નાખ્યું. તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે ધીરજ નહીં જાળવી શકો? મૂસાએ કહ્યું, ભૂલ માટે મારી પકડ ન કરશો, મારી બાબતમાં આપ જરા શક્તિ ન દાખવશો. પછી તે બંને ચાલ્યા અહીં સુધી કે તેમને એક છોકરો મળ્યો અને તે માણસે તેને મારી નાખ્યો. મૂસાએ કહ્યું, આપે એક નિર્દોષનો જીવ લઈ લીધો, જો કે તેણે કોઈનું ખૂન કર્યું ન હતું. આ કૃત્ય તો આપે ઘણું જ ખરાબ કર્યું.